શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 13. ભગવાન વિષ્ણુ દ્વારા અંબિકા યજ્ઞ અને આકાશવાણી. જન્મેજે રાજાએ પૂછ્યું, હે પિતામા, અપાર શક્તિશાળી ભગવાન વિષ્ણુ તો સ્વયં આ જગતના કારણ છે, તો પછી તેમણે શા માટે યજ્ઞ કર્યો? હે મહાબુદ્ધિમાન, તેમના તે યજ્ઞમાં ક્યાં ક્યાં બ્રાહ્મણો સહાયક હતા? જેમને વેદના તત્વનું જ્ઞાન હતું અને તે ઋત્વિજ યજ્ઞ કર્મ કરાવનારનું કામ કરતા હતા. હે પરમ તપસ્વી મુનિરાજ, તે મને કહેવાની કૃપા કરો. વિષ્ણુ ભગવાને કરેલા દેવી યજ્ઞની વાત સાંભળ્યા પછી હું પણ તે પ્રમાણે યજ્ઞ કરીશ. વ્યાસજી બોલ્યા, હે મહાભાગ્યશાળી રાજા, ભગવાન વિષ્ણુએ જે પ્રમાણે ભગવતીનો યજ્ઞ વિધિપૂર્વક કર્યો હતો તે અદ્ભુત પ્રસંગ તમને વિસ્તારથી કહું છું, સાંભળો. જ્યારે ભગવતી ભુવનેશ્વરીએ પોતાના શ્રી વિગ્રહમાંથી ત્રણ શક્તિઓ ઉત્પન્ન કરીને વિદાય કરી ત્યારે તે ત્રણેય શક્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના રૂપમાં પુરુષ બની ગઈ. એક એક સુંદર વિમાનમાં તેમનું આસન હતું. તે સમયે તે ત્રણેય મુખ્ય દેવતાઓની સામે મહાસાગર હતો, તેથી રહેવા માટે તેમણે પૃથ્વી ઉત્પન્ન કરી તેના પર તે રહેવા લાગ્યા. તે સમયે ભગવતી ભુવનેશ્વરીએ આધાર શક્તિ પૃથ્વીને મૂકીને પોતાની પાસેથી મોકલી હતી. ત્યારે તે પૃથ્વી સ્થિર થઈ, તેમાં મજ્જા, હાડકાનો માવો અને મેદ ચરબી ભરેલા હતા. તે ચરબી મધુ કૈટબના શરીરની હતી. ચરબીને મેદ કહેવાય છે, તેથી પૃથ્વીનું નામ મેદની પડ્યું. બધાને પોતાના ઉપર ધારણ કર્યા તેથી તેનું નામ ધરા પડ્યું. અને તે વિસ્તૃત હોય પૃથ્વી કહેવાય, ખૂબ ભારે હોવાથી મહી કહેવાય. ભગવતી ભુવનેશ્વરીએ તે પૃથ્વીને શેષનાગના મસ્તક ઉપર સ્થિર કરી. શેષનાગ પૃથ્વીને સ્થિરતાથી ધારણ કરી શકે તે માટે મોટા વિસ્તારવાળા પર્વતો બનાવ્યા, જેમ લાકડામાં લોખંડના ખીલા ઠોકવામાં આવે છે તેમ એ પર્વતોને પૃથ્વીમાં નાખ્યા છે. અને તેથી પંડિતો પર્વતોને મહીધર કહે છે. તે પર્વતોમાં અનેક યોજનના વિસ્તારવાળા સુમેરુ પર્વતને અનેક મણિમય અદ્ભુત શિખરોથી શોભાવ્યું. મરીચી, નારદ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, દક્ષ પ્રજાપતિ અને વશિષ્ઠ આ બ્રહ્માજીના માનસ પુત્રો કહેવાયા. મરીચીના કશ્યપ થયા. દક્ષની 13 કન્યાઓથી અનેક દેવતાઓ અને દૈત્યો ઉત્પન્ન થયા. ત્યારથી કાશ્યપી સૃષ્ટિનો વિસ્તાર થયો, જેમાં મનુષ્ય, પશુઓ, સર્પો વગેરે ઉત્પન્ન થયા. બ્રહ્માજીના અડધા શરીરમાંથી સ્વયંભૂ મનુ પ્રગટ થયા અને ડાબી બાજુના અડધા શરીરમાંથી સ્ત્રીના રૂપમાં સતરૂપાજી ઉત્પન્ન થયા. તે મનુ અને સતરૂપાથી પ્રિયવ્રત અને ઉતાનપાદ બે પુત્રો અને અત્યંત સુંદર ત્રણ કન્યાઓ ઉત્પન્ન થઈ. કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ આ રીતે સૃષ્ટિની રચના કરી અને સુમેરુ પર્વતના શિખર પર એક દિવ્ય બ્રહ્મલોક બનાવ્યો. પછી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આનંદ ઉપજાવનારું અતિશય સુંદર વૈકુંઠ બનાવ્યું. વૈકુંઠ લોક બધા લોકોથી ઉપર છે. ભગવાન શંકરે પણ એક શ્રેષ્ઠ સ્થાન બનાવ્યું, જે કૈલાસ કહેવાયું. ભૂતોની મંડળી ઉત્પન્ન કરીને ભગવાન સદાશિવ તેમની સાથે આનંદ કરવા લાગ્યા. સુમેરુ પર્વત પર એક અતિ સુંદર મૃત્યુલોક અને પાતાળથી જુદો સ્વર્ગલોક બનાવ્યો. દિવ્ય રત્નોથી શોભાયમાન તે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રહેવા લાગ્યા. સમુદ્ર મંથન કર્યું, તેમાંથી ઉત્તમ પારિજાત વૃક્ષ, ચાર દાંતવાળો એરાવત હાથી, બધી ઈચ્છાઓ પૂરી કરનાર કામધેનુ ગાય, ઉચ્ચ શ્રવા ઘોડો અને રંભા આદિ અનેક અપ્સરાઓ નીકળી. આ બધી વસ્તુઓ સ્વર્ગને સુશોભિત કરવા માટે ઇન્દ્રએ રાખી દીધી. ત્યાર પછી સમુદ્રમાંથી ધન્વંતરી અને ચંદ્રમા પ્રગટ થયા. તેઓ તેમના સેવકો સાથે હજી પણ સ્વર્ગમાં પ્રકાશી રહ્યા છે. હે રાજેન્દ્ર, આ પ્રમાણે દેવો, મનુષ્ય અને પશુ પક્ષીના ભેદથી ત્રણ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પોતાના સંચિત કર્મ પ્રમાણે જીવો અંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થનારા, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ એટલે વૃક્ષો વગેરે ચાર પ્રકારે જન્મ્યા. આ પ્રમાણે સૃષ્ટિની રચના કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર બધા પોતપોતાના સ્થાનોમાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. આ પ્રમાણે સૃષ્ટિની રચના થઈ ગયા પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સલાહ પ્રમાણે પોતાના દિવ્ય ભવનમાં આનંદ કરવા લાગ્યા. એક સમયની વાત છે, ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં બિરાજતા હતા ત્યારે તેમને અમૃત સમુદ્રમાં શોભતો મણિદ્વીપ યાદ આવ્યો, જ્યાં તેમણે મહામાયાના દર્શન થયા હતા અને તેમને પાવન મંત્ર પણ મળ્યો હતો. તે પરમ શક્તિનું સ્મરણ થતાં તેમનાથી અલગ ન રહી શક્યા. લક્ષ્મીપતિ વિષ્ણુએ અંબિકા યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. તેમણે મહાદેવજીને બોલાવ્યા. બ્રહ્માજી, વરુણ, ઇન્દ્ર, કુબેર, અગ્નિ, યમ, વશિષ્ઠ, કશ્યપ, દક્ષ, પ્રજાપતિ, વામદેવ અને બૃહસ્પતિને પણ બોલાવ્યા. ખૂબ જ વૈભવ સાથે યજ્ઞ કરવા માટે કિંમતી સાત્વિક અને મનોહર સાધન સામગ્રી એકઠી કરી. જાણકાર કારીગરો પાસે એક વિશાળ યજ્ઞશાળા બનાવડાવી. ઉત્તમ વ્રતધારી 27 શ્રેષ્ઠ બ્રાહ્મણોની ઋત્વિજ તરીકે વરણી કરી. અગ્નિ સ્થાપન કરવા માટે મોટા વિસ્તારવાળી વેદીઓ તૈયાર કરાવી. બ્રાહ્મણો બેસીને દેવીના બીજ મંત્રો અર્થાત માયાબીજનો જપ કરવા લાગ્યા. પ્રજ્વલિત કરેલા અગ્નિમાં વિધિપૂર્વક તૈયાર કરેલા હોમ દ્રવ્ય હોમવાનું શરૂ થયું. અનંત આહુતિઓ પછી આકાશવાણી થઈ. ભગવાન વિષ્ણુને સંબોધીને મધુર શબ્દો સંભળાવવા લાગ્યા. હે વિષ્ણુ, તમને બધા દેવતાઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાઓ. દેવતાઓમાં તમે આદરણીય, પૂજનીય અને શક્તિશાળી તરીકે પ્રતિષ્ઠિત થશો. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતાઓ તમારું પૂજન કરશે. હે વિષ્ણુ, પૃથ્વી પર તમારી ભક્તિ કરીને અનેક જીવો મનુષ્ય શરીર ધારણ કરશે. તમે તે મનુષ્યને ઉત્તમ વરદાન આપશો. સમસ્ત દેવતાઓના મનોરથ પૂરા કરવાનું તમારામાં સામર્થ્ય હશે. તમે પરમ પરમેશ્વર કહેવાશો. બધા જ યજ્ઞોના તમો અધિષ્ઠાતા થશો. બધા જ યાજ્ઞિકો તમારી પૂજા કરશે. એટલું જ નહીં, તમામ મનુષ્યો તમારી પૂજા કરશે અને તમે વરદાતા બનશો. રાક્ષસના ત્રાસથી ભયભીત થઈ દેવતાઓ તમારી શરણમાં આવશે. હે પુરુષોત્તમ, શરણે આવેલા તમામને તમે તમારા શરણમાં સ્થાન આપશો. વેદો અને પુરાણોમાં તમારી કીર્તિ સ્તુતિ ગવાશે. તમે ખરેખર બધાના આરાધ્ય દેવ છો. જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનો હાસ થશે ત્યારે ત્યારે તમે અંશાવતાર ધારણ કરીને તરત જ ધર્મની રક્ષા કરશો. તમારા સમય સમય પર અનેક અવતારો થશે ત્યારે મહાત્માઓ તમારું સન્માન કરશે. તમારા બધા અવતાર યોગીઓ સાથે સંબંધ રાખશે. હે મધુસૂદન, અખિલ જગતમાં તમારી ખ્યાતિ થશે. બધા જ અવતારોમાં તમને શક્તિનો સહયોગ પ્રાપ્ત થશે. બધા જ કાર્યોને સંપન્ન કરવા વાળી તે શક્તિ મારા અંશથી પ્રગટ થશે. વારાહી, નારસિંહી વગેરે જુદી જુદી શક્તિઓ હશે. તેમના હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો રહેશે. તેમની આકૃતિ ખૂબ સુંદર હશે અને અનેક આભૂષણો તેમની શોભા વધારશે. હે માધવ, તે શક્તિઓની સાથે રહીને તમે દેવતાઓના કાર્ય સિદ્ધ કરશો. મારા વરદાનથી તમારા માટે બધા જ કાર્ય સુલભ થશે. તે શક્તિઓનો ક્યારેય તિરસ્કાર કરશો નહીં. તમારે પ્રયત્નપૂર્વક તે શક્તિઓની પૂજા અને પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રતિમાઓમાં મૂર્તિઓમાં ભાવપૂર્વક પૂજા કરવાથી મનુષ્યની ઈચ્છિત કામનાઓ પૂરી થાય છે. હે દેવેશ, સાથે સાથે તે શક્તિઓનો અને તમારો યશ સમસ્ત બ્રહ્માંડમાં ફેલાઈ જશે. સાત દ્વીપ અને સમસ્ત ભૂમંડળમાં તમારી કીર્તિનો વિસ્તાર થશે. સંસારમાં સકામ પુરુષો તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે તમારી અને તે શક્તિઓની ઉપાસના કરશે. અનેક ભાવોથી યુક્ત તે મનુષ્ય વેદોક્ત મંત્રો તથા નામ જાપ દ્વારા નૈવેદ્ય અર્પણ કરી તમારી તથા શક્તિની પ્રતિમાઓની પૂજા કરશે. મનુષ્ય દ્વારા સારી રીતે પૂજિત હોવાને કારણે મૃત્યુલોક અને સ્વર્ગલોકમાં તમારો મહિમા ખૂબ વધી જશે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે વરદાન આપીને આકાશવાણી શાંત થઈ ગઈ. આકાશવાણી સાંભળીને ભગવાન વિષ્ણુના બધા અંગો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક યજ્ઞ સમાપ્ત કરીને બ્રહ્માના વંશજ દેવતાઓ અને મુનિઓને વિદાય આપી અને સ્વયં ગરુડ પર બેસીને પોતાના પાર્ષદની સાથે વૈકુંઠ જવા પ્રસ્થાન કરી ગયા. તે વખતે બધા દેવતાઓ અને ઋષિમુનિઓ પરસ્પર અત્યંત આશ્ચર્યયુક્ત વાતો કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા. તેઓ અતિ પ્રસન્ન હતા. આકાશવાણી સાંભળીને બધાના મનમાં ભગવતીના પ્રતિ ભક્તિનો પ્રાદુર્ભાવ થયો અને તેથી બ્રાહ્મણો અને મુનિઓ ભક્તિપૂર્વક ઇષ્ટ ફળ આપવા વાળી અને વેદો જેનું વર્ણન કરે છે તે ભગવતીની આરાધના કરવા લાગ્યા. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી અંબે માત કી જય.